श्री ब्रह्म पुराण अध्याय 98 युगांत कालनी अवस्थानु निरूपण એટલે કે યુગ અંતકાલની અવસ્થાનું નિરૂપણ મુનિઓએ કહ્યું ધર્મગ્ન અમે લોકો ધર્મની લાલસાથી હવે તે કલયુગની નજીક આવી પહોંચ્યા છીએ જેથી અલ્પ ધર્મ દ્વારા અમે સુખેથી ઉત્તમ ધર્મને પ્રાપ્ત કરી શકીએ છીએ હવે જે લક્ષણો દ્વારા ધર્મનો નાશ અને ત્રાસ તથા ઉદ્વેગ કરનારા યુગ અંતકાલની ઉપસ્થિતિને જાણી શકાય તે અમને બતાવવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા, યુગાંતકાલમાં પ્રજાની રક્ષા નહીં કરીને માત્ર કર એટલે કે વેરો લેનાર રાજા થશે. તેઓ પોતાની રક્ષામાં મંડ્યા રહેશે. તે સમયે મોટા ભાગે ક્ષત્રિયેતર એટલે કે બીજી જાતિના રાજા થશે. બ્રાહ્મણ શુદ્રને ત્યાં રહીને જીવન નિર્વાહ કરશે અને શુદ્ર બ્રાહ્મણોના આચારનું પાલન કરનારા હશે. યુગાંતકાલ ઉપસ્થિત થતા ક્ષત્રિય તથા કાંડપુષ્ટ એટલે પોતાના કુળને છોડીને બીજાના કુળમાં સામેલ થયેલા પુરુષ એક પંગતમાં બેસીને યજ્ઞ કર્મથી હીન ભવિષ્યનું ભોજન કરશે. મનુષ્ય અશિષ્ટ સ્વાર્થપરાયણ નીચ તથા મધ્યમાસના પ્રેમી હોવા ઉપરાંત મિત્ર પત્ની સાથે વ્યભિચાર કરનારા થશે. ચોરો રાજાના કાર્યમાં જોડાઈને પોતાનું કાર્ય સાધશે અને રાજા ચોરો જેવું વર્તન કરશે. સેવકો સ્વામીના આપ્યા વિના જ એના ધનનો ઉપભોગ કરશે. સૌને ધનની જ અભિલાષા રહેશે. સાધુ સંતોના વર્તનનો ક્યાંય પણ આદર થશે નહીં. પતિત મનુષ્ય પ્રત્યે કોઈને ઘૃણા નહીં હોય. પુરુષ નિર્લજ્જ છૂટા વાળ ધરાવતો અને કૃપ હશે. સ્ત્રીઓ 16 વર્ષની થાય તે પહેલા બાળકને જન્મ આપશે. યુગાંતમાં સ્ત્રીઓ પૈસા લઈને પરપુરુષ સાથે સમાગમ કરશે. બધા દ્વિજ વાજસ્નેહી એટલે બૃહદકારણ્ય ઉપનિષદના જ્ઞાતા બનીને બ્રહ્મની વાત કરશે. શુદ્રો વક્તા થશે અને બ્રાહ્મણ ચાંડાળ થઈ જશે. શુદ્રો સઠતાપૂર્વક બુદ્ધિ વડે જીવિકા ચલાવતા રહી માથું મુંડાવીને ભગવા વસ્ત્ર ધારણ કરીને ધર્મનો ઉપદેશ કરશે. યુગાંતના સમયે શિકારી વધારે હશે. ગાયોની સંખ્યા ઘટી જશે અને સાધુઓના સ્વભાવમાં પરિવર્તન થશે. ચાંડાળ ગામ કે નગરની મધ્યમાં રહેશે અને મધ્યમાં રહેનારા ઊંચા વર્ણના લોકો નગર કે ગામની બહાર વસશે. સંપૂર્ણ પ્રજા લાજ શરમને તિલાંજલિ આપીને નફટતાપૂર્ણ વર્તનથી નષ્ટ થઈ જશે. 2 વર્ષના વાછરડાને હળમાં જોતરવામાં આવશે અને મેઘ ક્યાંક વર્ષા કરશે ક્યાંક નહીં કરે. સૂર્યના કુળમાં ઉત્પન્ન થયેલા સૌ પૃથ્વીના માલિક થશે. પ્રજાવર્ગના બધા લોકો નિમ્ન શ્રેણીના થઈ જશે. મોટા ભાગના લોકો ધર્મનું આચરણ નહીં કરે. મોટા ભાગની ભૂમિ ઉસર થઈ જશે. બધા વર્ણના લોકો વેપાર કરશે. પિતાના ધનનો આપ્યા વિના જ પુત્રો પરસ્પર વહેંચી લેશે. તેને હડપ કરી જવાની ચેષ્ટા કરશે અને લોભ વગેરે કારણોથી એકબીજાના વિરોધી બનશે. કોમળતા રૂપ અને રક્તનો નાશ થઈ જવાથી સ્ત્રીઓ વાળ દ્વારા સુસજ્જ રહેશે. હેમનામાં વીર્યહીન ગૃહસ્થની રતિ રહેશે. યુગાંતમાં પત્ની સમાન બીજું કોઈ અનુરાગનું પાત્ર નહીં હોય. પુરુષ ઓછા અને સ્ત્રીઓ વધારે એ યુગાંતની ઓળખ છે. યાચક વધારે હશે અને એકબીજા પાસે યાચના કરશે પરંતુ કોઈ કોઈને કશું આપશે નહીં. બધા લોકો રાજદંડ ચોરી અને અગ્નિકાંડ વગેરેથી ક્ષીણ થઈને નષ્ટ થઈ જશે. યુવાન વૃદ્ધ જેવા આળસુ અને અકર્મણ્ય થશે. જેઓ શીલ અને સદાચારથી ભ્રષ્ટ છે એવા લોકો સુખી હશે. વર્ષા ઋતુમાં જોરથી વંટોળ ફૂંકાશે અને પાણી સાથે કરા કાંકરાનો વરસાદ પડશે. યુગાંતકાલમાં પરલોક સંદેહનો વિષય બની જશે. ક્ષત્રિયો વૈશ્યની જેમ ધન ધાન્ય દ્વારા વેપાર કરશે. યુગાંતકાલમાં કોઈ કોઈની સાથે ભાઈ બાંધવનો સંબંધ રાખશે નહીં. પ્રતિજ્ઞા અને સમનું પાલન નહીં થાય. મોટાભાગના લોકો ઋણ હડપ કરી જશે, ચૂકવશે નહીં. લોકોનો હર્ષ નિષ્ફળ અને ક્રોધ સફળ થશે. દૂધ માટે ઘરમાં બકરીઓ બાંધવામાં આવશે. એ જ પ્રમાણે જેનું શાસ્ત્રમાં ક્યાંય વિધાન નથી એવા યજ્ઞોનો અનુષ્ઠાન થશે. મનુષ્ય પોતાને પંડિત સમજશે અને પ્રમાણ વિના જ બધા કાર્યો કરશે. જારજ ક્રૂર કર્મી અને દારૂડિયા પણ બ્રહ્મવાદી થશે અને અશ્વમેઘ યજ્ઞ કરશે. અભક્ષ્ય ખાનારા બ્રાહ્મણ ધનની તૃષ્ણાથી યજ્ઞના અનધિકારીઓ પાસે પણ યજ્ઞ કરાવશે, કોઈ પણ અધ્યયન કરશે નહીં, તારાઓનું તેજ ઝાંખું પડી જશે, દસે દિશાઓ વિપરીત થશે, પુત્ર પિતાને અને પુત્રવધુ સાસુને પોતાના કામ માટે મોકલશે. આ પ્રમાણે યુગાંત કાળમાં પુરુષ અને સ્ત્રીઓ આવું જ જીવન વિતાવશે. દ્વિજો અગ્નિહોત્ર અને અગ્રાસન કર્યા વિના જ ભોજન કરી લેશે. અગ્રાસન કહેતા બલિ વૈશ્વદેવ કરીને અતિથિ વગેરેને માટે જે પહેલા જ અન્ન કાઢી લેવામાં આવે છે તે અગ્રાસન કહેવાય છે. ભિક્ષા આપ્યા વિના અને બલિ વૈશ્વદેવ કર્યા વિના જ લોકો જમી લેશે. સ્ત્રીઓ સુતેલા પતિને છેતરીને અન્ય પુરુષ પાસે ચાલી જશે. મુનિઓએ કહ્યું, બ્રહ્મર્ષિ, આ પ્રમાણે ધર્મનો નાશ થઈ જતા મનુષ્ય ક્યાં જશે? તેઓ ક્યુ કાર્ય અને કેવી ચેષ્ટા કરશે? તેઓ ક્યાં પ્રમાણને માનશે? તેમનું આયુષ્ય કેટલું હશે અને કેટલી હદ સુધી ગયા પછી તેઓ સતયુગને પ્રાપ્ત કરશે? વ્યાસજી બોલ્યા, મુનિવરો, ત્યાર પછી ધર્મનો નાશ થવાથી સમસ્ત પ્રજા ગુણહીન થઈ જશે. શીલનો નાશ થવાથી બધાનું આયુષ્ય ઘટી જશે. આયુષ્ય ઓછું છતાં બળ ઓછું થઈ જશે. બળ ઓછું થતાં શરીરનો રંગ બદલાઈ જશે. પછી શરીરમાં રોગજન્ય પીડા થશે, તેનાથી વૈરાગ્ય થશે, વૈરાગ્યથી આત્મબોધ થશે અને આત્મબોધથી ધર્મશીલતા આવશે. આ પ્રમાણે અંતિમ સીમા પર પહોંચીને લોકોને સતયુગની પ્રાપ્તિ થશે. કેટલાક લોકો કોઈ ઉદ્દેશ્ય લઈને ધર્મનું આચરણ કરશે, કેટલાક મધ્યસ્થ રહેશે તથા કેટલાક જણ બહુ ઓછી માત્રામાં ધર્મનું આચરણ કરશે અને કેટલાક ધર્મને માત્ર કુતૂહલથી જોશે, કેટલાક પ્રત્યક્ષ અને અનુમાનને જ પ્રમાણ માનશે, કોઈ નાસ્તિકતા પરાયણ, કોઈ ધર્મનો લોપ કરનારા અને કોઈ દ્વિજ પોતાને પંડિત માનનારા હશે. યુગાંત કાલમાં મનુષ્યો વર્તમાન પર જ વિશ્વાસ કરનારા, શાસ્ત્ર જ્ઞાનથી રહિત, દંભી અને અજ્ઞાની થશે. આ રીતે ધર્મની અનિશ્ચિત પરિસ્થિતિમાં શ્રેષ્ઠ પુરુષ દાન અને શીલ રક્ષામાં તત્પર થઈને શુભ કર્મોનું અનુષ્ઠાન કરશે. જ્યારે જગતના લોકો સર્વભક્ષી થઈ જાય, સ્વયં આત્મરક્ષા માટે વિવશ હોય, રાજા વગેરે દ્વારા તેમની રક્ષા અસંભવ થઈ જાય, જ્યારે એમનામાં નિર્દયતા અને નિર્લજ્જતા આવી જાય, ત્યારે તેને કસાય એટલે કે ક્રોધ લોભના વિકારનું કારણ નું લક્ષણ સમજવું જોઈએ. યુગાંત કાલમાં લક્ષણ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. મુનિવરો, જ્યારે નિમ્ન કોટીના લોકો બ્રાહ્મણની સનાતન વૃત્તિનો આશ્રય લેવા માંડશે, ત્યારે તે પણ કસાયનું લક્ષણ છે. લોકો ખેતરનો પાક કાપી જશે, કપડાં ચોરી જશે, કેટલાય ચોર એવા હશે જેઓ ચોરોના ઘરમાં પણ ચોરી કરશે, હત્યારાઓની પણ હત્યા કરનારા હશે. ચોરો દ્વારા ચોરોનો નાશ થઈ ગયા પછી જનતાનું કલ્યાણ થશે. યુગાંત કાલમાં મનુષ્યનું આયુષ્ય વધારે વધારે 30 વર્ષનું હશે. લોકો નિર્બળ વિષય સેવનના કારણે કૃશ તથા ઘડપણ અને શોકથી ઘેરાયેલા હશે. તે સમયે રોગોના કારણે એમની ઇન્દ્રિયો ક્ષીણ થઈ જશે. પછી ધીરે ધીરે લોકો સાધુ પુરુષોની સેવા, દાન, સત્ય તથા પ્રાણીઓની રક્ષામાં તત્પર થશે. એના લીધે ધર્મના એક ચરણની સ્થાપના થશે. તે ધર્મથી લોકોને કલ્યાણની પ્રાપ્તિ થશે. લોકોના ગુણોમાં પરિવર્તન આવશે અને ધર્મથી લાભ થવાનું અનુમાન દ્રઢ થતું જશે. પછી શ્રેષ્ઠ શું છે એ વાત પર વિચાર કરવાથી ધર્મ જ શ્રેષ્ઠ દેખાશે. જે રીતે ક્રમશઃ ધર્મની ક્ષતિ થઈ હતી, તે જ રીતે લોકો ધીરે ધીરે ધર્મની વૃદ્ધિને પ્રાપ્ત થશે. આ પ્રમાણે ધર્મને પૂર્ણ રૂપે અપનાવી લેવાથી બધા સતયુગનો અનુભવ કરશે. સતયુગમાં બધાનો વ્યવહાર સુંદર હોય છે અને યુગાંત કાલમાં સાધુ વૃત્તિની હાનિ થાય છે એવું કહેવાય છે. ઋષિઓએ દરેક યુગમાં દેશકાળની અવસ્થા અનુસાર પુરુષોની સ્થિતિ જોઈને તેમને અનુરૂપ આશીર્વાદ કહ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધન, દેવતાઓની પ્રતિક્રિયા, પુણ્ય અને શુભ આશીર્વાદ તથા આયુષ્ય એ દરેક યુગમાં અલગ અલગ હોય છે. યુગોના પરિવર્તન પણ ચિરકાળથી થતા રહે છે. ઉત્પત્તિ અને સંહાર દ્વારા નિત્ય પરિવર્તનશીલ આ સંસાર કદી ક્ષણવાર માટે પણ સ્થિર રહેતો નથી. અધ્યાય 98 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.